શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 33 ભદ્રાસો વગેરે વર્ષોનું સંક્ષિપ્ત વર્ણન. માર્કંડેયજી કહે છે, મુને, આ પ્રમાણે મેં ભારતવર્ષનું યથાવત વર્ણન કર્યું. આ દેશમાં જ સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ આ ચાર યુગો તથા ચાર વર્ણોની વ્યવસ્થા છે. હવે શૈલરાજ દેવકૂટની પૂર્વે જે ભદ્રાસો વર્ષ છે તેનું વર્ણન સાંભળો. ત્યાં શ્વેતપર્ણ, નીલ, પર્વતશ્રેષ્ઠ, શેવાલ, કોરંજ તથા પર્ણશાલાગ્ર આ પાંચ કુલ પર્વત છે. તેમનાથી ઉત્પન્ન થયેલા બીજા પણ ઘણા નાના મોટા પર્વતો છે. તેમની પાસે જ અનેક પ્રકારના હજારો જનપદ દેશ છે, જેમના નામ કુમુદ, સંકાસ, શુદ્ધ સાનુ અને સુમંગલ વગેરે છે. સીતા, સંખાવતી, ભદ્રા તથા ચક્રાવર્તા વગેરે ત્યાંની નદીઓ છે. તેમનું જળ બહુ ઠંડુ હોય છે. ભદ્રાસો વર્ષના બા મનુષ્યો શંખ તથા શુદ્ધ સુવર્ણ જેવા કાંતિમાન હોય છે. તેમને દિવ્ય પુરુષોનો સંગ પ્રાપ્ત થાય છે. તેઓ બહુ પુણ્યાત્મા હોય છે. તેમનામાં ઉત્તમ મધ્યનો ભેદ હોતો નથી. બધાને સમાન જોવામાં આવે છે. તેઓ સ્વભાવવત, સહનશીલતા અને આઠ ગુણોથી યુક્ત હોય છે. ત્યાં ચાર ભુજાધારી ભગવાન વિષ્ણુ હયગ્રીવ રૂપે વિરાજમાન છે. તેઓ મસ્તક, હૃદય, લિંગ, ચરણ, હાથ અને ત્રણ નેત્રોથી સુશોભિત છે. તે જગદીશ્વરના અંગોમાં પણ પૂર્વવર્ત દેશોની સ્થિતિ જાણવી જોઈએ. હવે તેનાથી પશ્ચિમમાં સ્થિત કેતુમાલ વર્ષનું વર્ણન સાંભળો. ત્યાં વિશાળ કંબલ, કૃષ્ણ જયંત, હરિપર્વત, વિશોક અને વર્ધમાના સાત કુલ પર્વત છે. એમના સિવાય બીજા પણ ઘણા પર્વતો છે જ્યાં લોકો નિવાસ કરે છે. તે દેશમાં મોલી, મહાકાય, શાકપોત, કરમભક તથા અંગુલ વગેરે સેંકડો દેશ છે. ત્યાંના લોકો વૃક્ષુષ્યામા, સ્વકંબાબલા, અમોઘા, કામિની શ્યામા તથા અન્ય અન્ય સહસ્ત્રો નદીઓના જળ પીવે છે. તે દેશમાં ભગવાન શ્રી હરિ વારાહ રૂપે વિરાજમાન છે. તેઓ પોતાના હાથ, પગ, મુખ, હૃદય, પીઠ, પાંસળી વગેરે અંગોમાં ઘણા દેશ તથા ત્રણ ત્રણ નક્ષત્ર પૂર્વવત ધારણ કરે છે. તે નક્ષત્ર પણ પહેલાંની જેમ તે દેશોને માટે શુભાશુભ સૂચક હોય છે. મુનિશ્રેષ્ઠ, આ મેં કેતુમાલ પર્વતની કેટલીક વાતો કહી. હવે ઉત્તર કુરુ વર્ષનું વર્ણન સાંભળો. ત્યાંની ભૂમિ મણિમય અને વાયુ સુગંધિત તથા સદા સુખ આપનારી હોય છે. જે લોકો દેવલોકથી ચ્યુત થાય છે તે જ આ દેશમાં જન્મ લે છે. તે દેશમાં ગિરિરાજ, ચંદ્રકાંત અને સૂર્યકાંત આ બે કુલ પર્વત છે. ત્યાં ભદ્રસોમા નામની મહાનદી પવિત્ર અને સ્વચ્છ જળ વહાવતી નિરંતર વહી રહી છે. આ સિવાય બીજી પણ હજારો નદીઓ છે. કુલ પર્વત સિવાય બીજા પણ અનેક પર્વત છે. ત્યાં સેંકડો હજારો વન છે જે અમૃત જેવા સ્વાદિષ્ટ ફળ ઉપલબ્ધ થાય છે. ઉત્તર કુરુ વર્ષમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ પૂર્વ તરફ મસ્તક રાખીને મત્સ્યરૂપે બિરાજમાન છે. તેમના જુદા જુદા નવ અવયવોમાં ત્રણ ત્રણના ક્રમથી બધા નક્ષત્ર નવ ભાગોમાં વિભક્ત થઈને સ્થિત છે. આ પ્રમાણે ત્યાંના દેશો પણ નવ ભાગોમાં વિભક્ત છે. તે દેશમાં ચંદ્રદ્વીપ અને ભદ્રદ્વીપ નામના બે દ્વીપ છે જે સમુદ્રની અંદર સ્થિત છે. બ્રહ્મન, આ પ્રમાણે મેં ઉત્તર કુરુ વર્ષનું વર્ણન કર્યું. હવે કિમ પુરુષ વગેરેનું વર્ણન સાંભળો. ત્યાંના સ્ત્રી પુરુષો નિરોગી હોય છે. તે વર્ષમાં પ્લક્ષખંડ નામનું એક મનોહર વન છે જે નંદનવન જેવું રમણીય છે. ત્યાંના નિવાસીઓ સદા તે વનના ફળોનો રસ પીવે છે. તેના કારણે તેમની યુવાવસ્થા સ્થિર રહે છે. ત્યાંની સ્ત્રીઓના શરીરમાંથી કમળની સુગંધ આવે છે. કિમ પુરુષ વર્ષ પછી હવે હરિવર્ષનો પરિચય આપવામાં આવે છે. ત્યાંના લોકો ચાંદી જેવા ગોર વર્ણના હોય છે. દેવલોકથી ચ્યુત હોવાના કારણે તે બધાના સ્વરૂપ દેવતાઓ જેવા હોય છે. હરિવર્ષના બધા નિવાસીઓ શેરડીના રસનું પાન કરે છે. ત્યાં કોઈને વૃદ્ધાવસ્થાનું કષ્ટ ભોગવવું પડતું નથી. તે બધા અજર હોય છે. જ્યાં સુધી જીએ છે નિરોગી જીવન જીવે છે. હવે જંબુદ્વીપની વચ્ચે સ્થિત ઇલાવૃત વર્ષનું વર્ણન સાંભળો. આને મેરુ વર્ષ પણ કહેવામાં આવે છે. અહીં સૂર્ય તપતો નથી અને મનુષ્યને વૃદ્ધાવસ્થા સતાવતી નથી. ચંદ્રમાં સૂર્ય નક્ષત્ર અને ગ્રહોના કિરણો ત્યાં પ્રકાશમાં આવતા નથી, કેમ કે સ્વયં મેરુ પર્વતની પ્રભા તે બધા કરતાં વિશેષ હોય છે. ત્યાંના લોકો જાંબુના ફળોનો રસ પીવે છે અને કમળ જેવી કાંતિવાળા છે. કમળ જેવા સુગંધિત તથા કમળપત્ર જેવા વિશાળ નેત્રોવાળા હોય છે. ઇલાવૃત વર્ષની મધ્યમાં મેરુ પર્વત સ્થિત છે. તે સકોરાની જેમ નીચે પાતળો અને ઉપર પહોળો હોય છે. તે ખંડમાં મહાગીરી મેરુ જ એકમાત્ર પર્વત છે અને તેનાથી જ ઇલાવૃત વર્ષની પ્રસિદ્ધિ થાય છે. આ પછી રમ્યક વર્ષનું વર્ણન કરું છું, સાંભળો. ત્યાં લીલા પાંદડાથી સુશોભિત એક ઊંચું વડનું વૃક્ષ છે. તેના ફળનો રસ પીને ત્યાંના નિવાસીઓ નિર્વાહ કરે છે. તેઓ વૃદ્ધાવસ્થા અને દુર્ગંધ રહિત તથા અત્યંત નિર્મળ હોય છે. એકબીજા પ્રત્યે નિર્મળ પ્રેમ એ જ તેમનો મુખ્ય ગુણ છે. તેની ઉત્તરમાં હિરણ્યમય નામનો વર્ષ એટલે ખંડ છે. ત્યાં પ્રચુર કમળવનોથી સુશોભિત હિરણ્યવતી નામની નદી વહે છે. ત્યાંના મનુષ્યો બહુ બળવાન, તેજસ્વી, યક્ષ જેવા સુંદર, મહાન, પરાક્રમી, ધનવાન તથા નેત્રોને પ્રિય લાગનારા હોય છે. અધ્યાય 33 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.